વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 66મો સર્ગ. લક્ષ્મણે શ્રીરામને સમજાવવા. શ્રી રામચંદ્રજી શોક સંતપ્ત થઈને અનાથની જેમ વિલાપ કરવા લાગ્યા. તેઓ અતિશય મોહગ્રસ્ત અને દુર્બળ થઈ ગયા. એમનું ચિત્ત સ્વસ્થ ન હતું. એમને આવી સ્થિતિમાં જોઈને સુમિત્રા કુમાર લક્ષ્મણે બે ઘડી સુધી આશ્વાસન આપ્યું. પછી તેઓ શ્રીરામની ચરણ સેવા કરતા રહીને એમને સમજાવવા લાગ્યા. ભાઈ, આપણા પિતા મહારાજ દશરથે ભારે તપસ્યા અને મહાન કર્મનુષ્ઠાન કરીને તમને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. જેમ દેવતાઓએ મહાન પ્રયત્ન દ્વારા અમૃત પ્રાપ્ત કર્યું હતું, તમે ભરતના મુખેથી જેવું સાંભળ્યું હતું એ મુજબ ભૂપતિ મહારાજ દશરથ તમારા ગુણોથી બંધાયેલા હતા અને તમારા વિયોગમાં દેવલોક ચાલ્યા ગયા. ગોગુત્સ કુલભૂષણ, જો પોતાના ઉપર આવેલા આ દુઃખને તમે જ ધૈર્યપૂર્વક નહીં સહી લો તો બીજો કયો સાધારણ માણસ જે અલ્પ શક્તિ ધરાવે છે સહી શકશે? નરશ્રેષ્ઠ, તમે ધૈર્ય ધારણ કરો. સંસારમાં ક્યાં પ્રાણી પર આપત્તિઓ આવતી નથી. રાજન, આપત્તિઓ તો અગ્નિની જેમ એક ક્ષણમાં સ્પર્શે છે અને બીજી ક્ષણે દૂર ચાલી જાય છે. નરશ્રેષ્ઠ, જો તમે દુઃખી થઈને પોતાના તેજથી સમસ્ત લોકને બાળી નાખશો તો પીડિત થયેલી પ્રજા કોના શરણમાં જઈને શાંતિ પામશે? સંસારનો સ્વભાવ છે કે અહીં સૌના પર દુઃખ શોક આવતા જતા રહે છે. નહુસ પુત્ર યયાતિ ઇન્દ્ર જેવા લોકને દેવેન્દ્ર પદને પ્રાપ્ત થયા હતા, પરંતુ ત્યાં પણ અન્યાયરૂપી દુઃખ એમને સ્પર્શ્યા વિના ન રહ્યું. આપણા પિતાના પુરોહિત મહર્ષિ વશિષ્ઠજી છે, એમને એક જ દિવસમાં 100 પુત્રો પ્રાપ્ત થયા અને એક જ દિવસમાં બધા જ વિશ્વામિત્રના હાથે અણાઈ ગયા. કોશલેશ્વર આજે વિશ્વવંદિતા જગન્માતા પૃથ્વી છે એનું પણ હલનચલન જોવા મળે છે. જે ધર્મના પ્રવર્તક અને સંસારની આંખો છે, જેમના આધારે સંપૂર્ણ જગત ટકી રહ્યું છે, એ મહાબળી સૂર્ય અને ચંદ્રમાં પણ રાહુ દ્વારા ગ્રહણને પ્રાપ્ત થાય છે. પુરુષ પ્રવર, મોટા મોટા પ્રાણીઓ અને દેવતાઓ પણ દેવ પ્રારબ્ધ કર્મની અધીનતામાંથી મુક્ત નથી થઈ શકતા. પછી સગળા દેહધારી પ્રાણીઓ માટે તો કહેવાનું જ શું. નરશ્રેષ્ઠ, ઇન્દ્રાદી દેવતાઓને પણ નીતિ અને અનીતિના કારણે સુખ દુઃખની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે, તેથી તમારે શોક ન કરવો જોઈએ. વીર રઘુનંદન, વિદેહરાજ કુમારી સીતા જો મરી જાય અથવા નષ્ટ થઈ જાય તો પણ તમારે બીજા અજ્ઞાની મનુષ્યની જેમ શોક ચિંતા ન કરવા જોઈએ. શ્રીરામ, તમારા જેવા સ્વર્ગના પુરુષો મોટામાં મોટી વિપત્તિ આવે તો પણ કદી શોક કરતા નથી. તેઓ નિર્વેદ ખેદ રહિત થઈને પોતાની વિચાર શક્તિને નષ્ટ થવા દેતા નથી. નરશ્રેષ્ઠ, તમે બુદ્ધિ દ્વારા તત્વનો વિચાર કરો, શું કરવું અને શું ન કરવું, શું યોગ્ય છે અને શું અયોગ્ય નિર્ણય કરો. કેમ કે બુદ્ધિમાન મહાજ્ઞાની પુરુષો જ શુભ અને અશુભ, કર્તવ્ય અકર્તવ્ય અને ઉચિત અનુચિતને સારી પેઠે જાણે છે. જેમના ગુણદોષ જોયા કે જાણ્યા નથી તથા જે અનિત્ય છે, ફળ આપીને નષ્ટ થઈ જનારા છે, એવા કર્મોનું શુભાશુભ ફળ એમને પૂર્વકર્મોને આચરણમાં લાવ્યા વિના પ્રાપ્ત થતું નથી. વીર, પહેલાં તમે જ ઘણીવાર આવી વાતો કહીને મને સમજાવતા રહ્યા છો એવા તમને કોણ શિખામણ આપી શકે? સાક્ષાત બૃહસ્પતિ પણ તમને ઉપદેશ આપવાનું સામર્થ્ય ધરાવતા નથી. મહાપ્રાજ્ઞ, દેવતાઓ માટે પણ તમારી બુદ્ધિને જાણવી અઘરી છે. અત્યારે શોકના કારણે તમારું જ્ઞાન જાણે સૂઈ ગઈ કે ખોવાઈ ગયું હોય એવું લાગે છે, તેથી હું એને જાગૃત કરી રહ્યો છું. ઈશ્વાકુ કુલ શિરોમણી પોતાના દેવોચિત તથા માનવોચિત પરાક્રમને જોઈને એનો યથાર્થ રીતે ઉપયોગ કરીને તમે શત્રુના વધનો પ્રયત્ન કરો. પુરુષ પ્રવર, સમસ્ત સંસારનો વિનાશ કરવાથી તમને શું લોભ થશે, શું લાભ થશે? એ પાપી શત્રુનો પત્તો લગાવીને એને જ ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રામણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 66મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.